શ્રમ બે પ્રકારના છે, એક શારીરિક શ્રમ, બીજો માનસિક શ્રમ. આજે માનસિક શ્રમ વધતો જાય છે, ટેબલ વર્ક છે, કોમ્પ્યુટર ઉપર છે, પેલું છે, ઓફિસ વર્ક, આ તે બધું. પણ શારીરિક શ્રમ સાવ જો ઘટતો જાય છે. શારીરિક શ્રમની બહુ મોટી જરૂરિયાત છે, હેલ્ધી માઇન્ડ માટે પણ અને હેલ્ધી બોડી માટે પણ. શારીરિક શ્રમ તો જોઈએ, પણ વિચિત્રતા તમને લાગશે કે વિચિત્રતા છે જ. ઓફિસમાં આરામથી બેસવું, ગાડીઓમાં ફરવું, પાંચ ડગલા જવું હોય તો કાર વગર જવું નહીં, ઘરે હોય તો, ઘરવાળા હોય તો કચરા પોતા માટે ન કર, વાસણ માંજવા માટે ન કર, શાકભાજી રસોડા માટે ન કર, કપડાં ધોવાના ન કર, ગાર્ડન હોય તો એ બધું કાપવા માટે ન કર, સાફ સફાઈમાં ન કર, બધું જ ન કર અને મશીનમાં છે કામ કરાવવાનું. અને પછી બે જણા જીમખાનામાં જઈને મશીનરી બથોડાલી, પૈસા દે અને વાંદરાની જેમ આવળ છેડા લે. એટલે તો ઘરમાં કસરત કરો ને, લાખ દોઢ લાખની પેલી ખુરશી લે, વાઇબ્રેશન કરે, આમાં કોદાળી લઈને તમે ઘરને એક ખોદવા માંડો છે, તમે સરસ મજાનો બગીચો થાય, બે ટમેટા વાવો, તુલસીના બે છોડ વાવો, બે ગલગોટાના ફૂલ વાવો, કોદાળીને ખોદવા માંડો, આખું શરીર વાઇબ્રેશન થઈ જશે. અને ખુરશી પર બેઠો અને હવા લાખ ઉડાડે જુદા. કોઈ હોય કોઈની પાસે ખુરશી માફ કરજો, ગણાય ત્યાં હોય આવે ખુરશી હોય, અરે ટ્રેડમિલ લઈ આવે એના ઉપર ઓલું ગાંડું ન થઈ ગયું હોય. શ્રમ નહીં તો ઘરમાં છે એ શ્રમ કરવો કરે તો શું ખોટું છે? તો આની કઈ જરૂર પડે? આપણે બહુ વિચિત્ર જિંદગી અત્યારે આ બધી જીવાય છે. જે જરૂરી શ્રમ ચાલીને શાક લેવા જાવ હોય તો નહીં જાય, પછી કસરત ને વ્યાયામ શાળામાં પૈસા ચૂકવીને દોડ, શું કરો, જોગિંગ કરી, કાનમાં ડીટડા ભરાવ્યા ને નાનકો બરમુડો પહેરી નીકળ્યો, અને એવા ઘણા શિયાળામાં નીકળે, હું પાછી ન નીકળતા, જાડું આવું ડાંબરના પીપળા જેવું શરીર હોય અને એટલું બરમુડું પહેરે, હાથીનું મદન્યું રૂમાડે ચડ્યું હોય ને, જે કોઈ સેજે અડી જાય ને ત્રણ ગોથા ખાઈ જાય. બહુ વિચિત્ર. પેલા છે ને સારું સારું મેવા મીઠાઈ ફેટવાળી ના તેને વસ્તુ બધું છે ને ખાઈ ખાઈ 30-40 વર્ષ સુધી છે ને શરીરના વજન વધારે, પછી હવે અમે કઈ નથી ખાતા, હવે શું ખા, હવે મોળું ખાઈ છે, બધું માપમાં રાખ્યું હોત તો, માપમાં રાખ્યું તમે 80 વર્ષ સુધી તમે ફાકડા મારે લ્યો. બધી વિચિત્રતા છે ને, એટલે આ ઉપયોગી વાત છે. શ્રમ, શ્રમ અધ્યાત્મ માટે પણ જરૂરી છે, શારીરિક શ્રમ જોઈએ. એટલે યુવાન છે કે જે સતત શ્રમ માંગે. ગુરુ નાનક સાહેબ એક નગરમાં બધાય, તો એક જણાએ પાણી જળ પીવા માટે ગ્લાસમાં ધર્યું, એટલે નાનક દેવ આમ લેવા ગયા એના હાથમાંથી, પણ જેવા હાથમાં લેવાઈ ગયા એના હાથનો સ્પર્શ થઈ ગયો નાનક દેવને, તો એટલો બધો કોમળ અને મુલાયમ હાથ, તો નાનક દેવ પ્યાલો નીચે મૂકી દીધો કે હું તારા હાથનું જળ નહીં પી શકું. કેમ બાપજી, આટલા બધા કોમળ હાથ, લાગે છે કે તો કોઈ શ્રમ જ નથી કરતો. તો કે પ્રભુ, અમારે તો ખૂબ સંપત્તિ છે, એટલે નોકર ચાકરનો કોઈ પાર નથી, આ તો આપના માટે પાણીનો ગ્લાસ ઉઠાવીને લાવ્યો, બાકી અમારે તો કંઈ કરવાનું હોતું જ નથી, હું તારા હાથનું જળ નહીં પી શકું. તમે ભલે સંપત્તિવાન હો, પણ તમે તમારું કામ જાતે કરો, એટલો તો શ્રમ હોવો જોઈએ. કુદરતનો ન્યાય છે કે એને તમારા ગૌરવથી તમે થોડું કામ તમારા માટે કરો, હું નહીં પી શકું, ન પીધું જળ. લિંકન પ્રેસિડેન્ટ થયા છે તો ઓફિસે જતા પહેલા પોતે પોતાના બૂટને પોલિશ કરતા હતા, એમાં એને કોઈ પત્રકાર કે કોઈ મિત્ર આવી ગયા, એમણે આ જોયું, પોતાના બૂટને પ્રેસિડેન્ટ અમેરિકાનો એ બૂટ પોલિશ કરે, એટલે પેલો તો કે તમે આ શું કરો છો, આ સારું ન કહેવાય. પોલિશ કરતા કરતા, બૂટ પોલિશ કરતા કરતા લિંકન કે કેમ સારું ન કહેવાય, હું કોઈના બીજાના બૂટને પોલિશ કરતો હોય તો કદાચ પ્રેસિડેન્ટ તરીકે સારું ન કહેવાય, પણ હું મારા પોતાના બૂટને પોલિશ કરું એ તો ઉલટાનું સારું છે. હું મારું કામ મને જાતે કરું છું, હું મારું કામ બીજા કરે એમાં મને શરમ થવી જોઈએ, બાકી મારું કામ હું મારા માટે કરું એમાં મને જરાય શરમ થવી ન જોઈએ. આજે માણસને પોતાનું પોતાનું કામ કરતાં પણ શરમ આવે છે, એટલો શ્રમ કરવા તૈયાર નથી. એનાથી ને મને આ વાત તો કદાચ ભૂલાતી જ નથી. આવી વાત નીકળે ત્યારે ઘણી વાર મને યાદ આવી જાય, ત્યારે મને તમને કેટલું ફીલ થાય છે તમારી વાત છે. અમે ટ્રેનમાં મુસાફરી કરતા હતા, મેં એક દ્રશ્ય જોયું ને એ હું તમને કહું છું. એક માણસ આમ સીટ ઉપર બેઠા હતા, 65% સુખી હતા, હશે હતા, 10 વર્ષનો છોકરો, બૂટ પોલિશ કરવાવાળા ટ્રેનમાં ચડી જતા હોય એ છોકરો એની સામે બેઠો હતો. પહેરેલા બૂટે એના ખોળામાં પેલો આમ બૂટ રાખ્યો હતો અને પેલો એને પોલિશ કરતો હતો. એટલે તમે માણસની તો ઇજ્જત કરો. પેલા ગરીબાઈથી બિચારો ભલે એની રોજી કમાવા માટે આ કરે છે, પણ તમે આદરથી એને બૂટ કાઢીને તો આપો. આમ આ ગર્વ કહેવાય, અને પેલો એને બૂટને પોલિશ કરે. મને એટલું બધું થયું કે ઓહો આ ભગવાનની પ્રતિકૃતિ માણસ છે એનું અપમાન કરે છે. પેલાને દુઃખ છે, ઉલટાનું એમ થયું છે કે આટલું નાનું બાળક એને પેટનો ખાડો પૂરવા માટે આવું કામ કરવું પડે છે, એની હારે બળાઈ ફેંકવાની છે. આદરથી એને આપવું જોઈએ. સાવ માણસ સંવેદનહીન, પોતાનું કામ જાતે કરવું, ભલે ગમે તેટલી સમૃદ્ધિ હોય, શક્ય હોય તેટલું બધું કામ જાતે કરવું છે. પોતાનું કામ જાતે કરવું અને પોતાને સોંપાયેલું કામ કોઈ પણ જગ્યાએ, ઓફિસમાં ગમે ત્યાં જ્યાં હતા, કર્તવ્ય કર્મ જે છે એને ચીવટથી કરવું. અમે અમેરિકા હતા ને એક જગ્યાએ, તે ઘેરે બેઠા હતા એને ત્યાં 2 AC ફિટ કરવાના હતા. તો આ તમારે જેવડા જેવડે 2 જુવાન આવ્યા, પણ ભાઈ ગાડીમાંથી ઉતર્યા, એસી લાવે, બધું ફિટ કરે, ચિત્તો હોય એટલી ચપળતા, હું તો જોઈએ જ રાખું. મેં આપણા દેશમાં તો દેખાતું જ નથી, આપણે તો કોઈ કારીગર આવે આ આવે તે આવે, પછી આપણે ઘેરે આવીને પછી ઓલું ધાર કાઢવાનું બધું બહાર કાઢે, પછી બધા પાના હજાવે, અડધો કલાક કીધે પછી બીડી પીવે, કે હવે હું ચા પીને આવું હમણાં. એટલે ચા પી આવે ત્યાં વળી પાછા ગુઠા થઈ ગયા, વળી પાછા હજાવે, કદાચ અડધો ટક તો નીકળી જાય આપણે 2 AC ફિટ કરવામાં. એ છોકરાઓએ કલાકની અંદર 2 મશીનો ફિટ કરી, ફટ કરી ગાડીમાં ચિત્તાની ઝડપથી ચડી સડસડા નીકળી ગયા. હું જોઈએ જ રહ્યો, મેં કે આને કર્મ કહેવાય, કર્યું કર્મ કહેવાય, ચપળતાથી કર્તવ્ય કર્મ. એમાં કામ ચોરી નહીં, દિલ ચોરી નહીં, પોતાનું કામ જાતે કરવું. કામ કરવા ન મળે ત્યારે યુવાનને શરમ આવી જાય, ચાલો આજે આખા દિવસમાં મને કોઈ શ્રમ થયો નહીં, એનું એને દુઃખ હોવું જોઈએ. અને બીજી વાત કે પોતાના માટે તો કરવું જ, પણ નિસ્વાર્થ માટે બીજાને માટે પુરુષાર્થ કરે, સેવા કરે, એ યુવાન છે. બીજાના માટે ઘસાવા, પોતાનું તો બધું કરે છે. એક 2 છોકરા એના પિતાજી ગુજરી ગયેલા, એને માતુશ્રી એને કીધું, જાઓ બેટા સામે ગામ પ્રસંગ છે, તમે ત્યાં જઈ આવો, પણ જોજો ભા થઈને આવજો. કાઠી દરબારમાં ભા એટલે બહુ મોટી માનવાચક મોટો વ્યક્તિ ગણાય, વડીલ ગણાય. ભા થઈને આવજો, 2-18 વર્ષને 16 વર્ષના એવા 2 છોકરાઓ કાઠી દરબારના, ભા થઈને આવજો. સામે ગામ ગયા, ગામનો ચોરો, કાઠી દરબારો બધા ડાયરો, જે તે કંઈ પ્રસંગ છે બે બેઠા, વાળિયા વાળિયા મારીને આમ બધા બેઠા, હોકા વચમાં પીડ્યા હોય ને આ બધું પીડ્યું હોય, મોટો ઊંચો પથ્થરનો બિલ્ડિંગ હોય, મોટો આવ્યો સીધો પગથે ચડી અને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયો, અને હવને અરે હોકો પીએ, પાણી હોય પાણી પીએ, કહુંબા કહુંબા પીએ, વાતો સાંભળે, તડાકા મારે. નાનો છોકરો હતો ને પગથિયા પાસે ઊભો રહ્યો, જે કોઈ આવે એને બૂટ ચંપલ હરખા મૂકે, જોડા હરખા મૂકે, કોઈને પાણી આપે, કોઈને આ આપે, કોઈને હોકો ઠરી ગયો એ લાવે દે, કોઈને રાખ ઠલાઈ આવે, કોઈને આ કરે, કોઈને પાઘડા મૂકે, કોઈ આવે એને આદર સત્કાર આપે, કામમાં છૂટી ગયો. અને પેલો બધાની વચ્ચે એને ભા થવાનું કીધું હતું ને ભાઈએ, કે મોટા ભા થઈને આવજો, એટલે કોઈ તેને મેળ્યા થઈને ભા થઈને બેસી ગયા, એટલે બા આપણને કહે છે કે તું ભા થઈને આવ્યો. હવે થયું શું, ઓલો છોકરો દોડી દોડીને બધી સેવા મીંડો કરવા બધાની, એટલે કલાક જ જેવું થયું ને, એટલે કાઠી દરબાર આમ તો ડાઈ જાય કોઠા ભૂજવાળી, મુંશી ઉપર તાવદન કે હનો ભા, હા આ ભા ક્યાં ગામના છે, આ નાના ભા ક્યાં ગામના છે માળા, દોડી દોડીને હે ભા ક્યાં રેવા, એને બધું પૂછ્યું. પછી આની હામું જો ને કે આ ભણ્યા ગધનો આ ક્યાં ગામનો છે, હવે બેઠો એ ગજનો થયો અને ઓઈલો ભા થયો. તમે ગામડે ગામડે જો માર્ક કરજો, એક ગામની અંદર એવા બે ત્રણ જણા હોય, ક્યાંય પ્રસંગ હોય ને તો તરત વાસણ સાફ કરવા, પીરસવા, કોઈ શાક સંભાળવા, આ કરવું તે કરવું, એમાં જૂટી જ જાય ને પીરસવામાં બધા. તમે નવરો ના પડે, ઘરનું કામ હોય ને એમ મંડી જાય. અને મોટા ભાગના બધા ભજીયા તળાય લાવજો જ રાખ, જાઓ ચાખી લઈ લે બે દાણા, હા ભજીયા ગાંઠિયા તળ હે પછી લાવ લાવ થોડા બસ. અને કામ કરવાનું થાય તમારે ગોતવા પડે. સત્સંગમાં એવું છે, જે ઘણા લોકો છે ને તરત પથ્થરના પાથર છે, સાંજવારી વાટ છે, આ વસ્તુ લેશે, પેલું લેશે, દોડી દોડી બધું કામ કરશે, બધું એ કરશે, અમુક બધું બરાબર થાય છે, ત્યારે વાંધો નથી. કેટલી બધી શરમની વાત છે, ક્યાંય સેવા, ક્યાંય શ્રમ, ક્યાંય પ્રવૃત્તિ, એ ગોતી લે ને સામેથી કોઈ દેવા થોડું આવે, ગોતી લે અને ગોતે અને બધાને કામ મળે છે. આ તમારા આ બધા સમાજની દ્રષ્ટિએ જોવાનું છે. ગણાય ને કે મને કોઈ મદદ કરે તો કઈ કામ સૂજે ને, પોતે ગોતવું પડે. ઘણા બધા એવા કામ હોય છે ભાઈ, હવે પોતાની સૂજ હોય તો થાય. વિદેશની અંદર એક જણો હતો ને, એને પત્ની હતી ને, તે આ કેવી આ તો એ ખાલી વાત છે, આડ વાત પણ કીધા વગેરે હતી. એને પત્ની વાળ સજાવતી હતી બધા, પણ આ વાળ સરખા રહેતા નહોતા, બધા વિખરાઈ જતા હતા. એટલે બેઠા બેઠા પેલા ને એમ થયું કે આ વાળ હરખારી એવું થઈ શકે ખરું એમ. એટલે એક વાયર લઈ આવ્યો, વાયર ને આડો વાળી આમાં કરી અને પિન ક્લિપ જેવું કર્યું અને આમ ભરાવી દીધું. આ સરસ છે, તો કે બસ સરસ છે ને, આનો ધંધો કરવા જેવો છે, લ્યો. અને એને બહેનોને માટે જાત જાતના બકલ ને એની ફેક્ટરી નાખી અને લાખો ડોલર કમાઈ ગયો. કામ જડવું જોઈએ, બધાને જોઈએ જ છે ને, કોઈ કંઈક સગવડતા તો જોઈએ છે, જેને જડે એને થાય, કરવું હોય તો કરે. સૂજની વાત છે એમ, સત્સંગમાં પ્રવૃત્તિ હોય, સેવા કરવી હોય એને જડી રહે, ન કરવી હોય ને કાંઈ જડે નહીં. યુવાન એ છે કે જે સેવા કરે, પ્રાર્થના કરે અને નીચી ટેલ મળે તો માને ભાગે. બહુ મોટી વાત છે ભાઈ, તપ કરી ન શકો, વ્રત કરી ના શકો, અખંડ ભજન ના કરી શકો, ધર્મ દ્રઢ ન રાખી શકો, વૈરાગ તો ગોતો ન જડે, જ્ઞાનનું તો નામ ના લેવાય અને અક્ષરધામમાં જવું બહુ કઠણ વાત છે. લાધા ઠક્કર શિવજી મહારાજ પાસે મળવા આવ્યા, અક્ષર ઓળીને બહાર નીકળ્યા મહારાજ. મહારાજ લાધા ઠક્કરને કે, લાધા ઠક્કર અમારું અક્ષરધામ કેટલું છેટું છે તમને ખબર છે? એ મહારાજ, બહુ દૂર, જો લાખ મણ લોઢાનો ગોળો ત્યાંથી નાખે તો વાયુને લેરખે, ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે, રજભેળો રજ થઈ જાય, એટલું છેટું છે, ત્યાં કેમ પહોંચાય? મહારાજ, બહુ કઠણ. તો કે મહારાજ, મહારાજ કે અત્યંત દ્રઢ આત્મનિષ્ઠા હોય, અત્યંત દ્રઢ બ્રહ્મચર્ય હોય, અત્યંત વૈરાગ્ય હોય અને મહાત્મ્ય સહિત પૂર્ણ ભક્તિ હોય, આવા બધા સાધનો જે સંપન્ન હોય એ ત્યાં જાય, બાકી કોઈ ઘરે નહીં. તો લાધા ઠક્કર તો ઢીલા પડી ગયા. એ મહારાજ, આટલું બધું તો અમારાથી થાય? આત્મનિષ્ઠા અને આ બધું તો અમારે તો ઉત્તર દક્ષિણ જેવું કહેવાય. તો જવું છે, જવું છે તો મારી પાછળ પાછળ હાલ. હા, એટલે દાદાના ઓરડા ચણાતા હતા, જે અત્યારે ઓલો વાસુદેવ નારાયણના આગળ પાછળ ઓરડા ચણાતા ત્યારે. મહારાજ કે, લ્યો આ ચણાય છે ને, હા ત્યારે માટીથી કામ થાય ને, પિંડા વાળી વાળી ચણાય. મહારાજ કે, આ પિંડા મંડો અંબાવો, એટલે બસ આ સેવા કરો, અક્ષરધામમાં જાઓ, નથી બીજું કરી શકતા તો આ કરો. એ સમર્પણ સાથે હો, પછી ત્યાં છાતી કાઢીને ગર્વ કરીને એમ કરે, અમે આવ્યા ત્યાં છું તોય ન થાય. એમ કોઈ પણ સેવા, કોઈ પણ પ્રકારની સેવા મળે અને કરે ત્યારે એમ માને, મારા મહદ ભાગ્ય છે કે મને લાભ મળ્યો. બાકી એમ ન મનાય કે અમે હતા તો થયું, તો વાત આખી વિપરીત થઈ ગઈ. એટલે કોઈ પ્રસંગ હોય ત્યારે એમ સમજે કે કેવો ભગવાનની કૃપા છે, કેવી સંતોની ભક્તોની કૃપા છે કે મને લાભ આપ્યો. એક સીધું સાદું સાધન છે, એટલે નીચી ટેલ મળે તો માને ભાગ્ય. નાનું નાનું કામ કરે તો પાર પડી જાય, મોટા મોટા કામ કરે તો બરાબર. બહુ મજાની બીજી વાત કહું, શ્રીજી મહારાજની સ્વમુખની હો, જીવા બાપુ આમ તો વિરોધમાં વર્તનારા, દાદા ખાચરના કાકા, પણ આમ પાછા અંતરથી આમ સંતનો એનું બધું મહાત્મ્ય ખરું, પણ દાદા ખાચરને લીધે બધી ગડબડો ચાલી રાખે. એ મહારાજના સંતોને એમણે જમવાનું રાખેલું દરબારગઢમાં પોતાના જીવા બાપુને, થોડા દિવસ એ બધા જમે ટાણું થયું એટલે પછી શ્રીજી મહારાજ પણ પધાર્યા. સંતોની પંક્તિ પડવાની હતી એટલે જીવા બાપુ કે માણસો તો હોય ને નોકર ચાકર તો દરબાર છે, હલો આય પાણી મૂકો, આય પેલો વાસણ મૂકો, આય પેલું પથણું લાવી લ્યાઓ, આય પેલો જમવાનું અહીં લાવી દો, આમ બધું કર્યા રાખે. શ્રીજી મહારાજ આમ હૈ છણ છોગલા વાળી પાક બાંધેલી, મોજડી પહેરેલી, હાથમાં નાનકડી છડી, એક હાથમાં ગુલાબનું પુષ્પ, એક હાથમાં રૂમાલ, મનમન હશે જીવા બાપુ સામે જોઈ રાખે. જીવા બાપુ કે મહારાજ કેમ હસો છો? તો કે આ તમે કહો છો ને અહીં પાણી મૂકાવો, અહીં પેલું ડોલ મૂકાવો, અહીં પતણું મૂકાવો, એટલે હું હસું છું. તો કેમ મહારાજ? તમે જાતે કરો સેવા તો તમારું કામ થાય, હુકમ કરવાનું જરૂર નથી. તમે પોતે મૂકો ને, તમે પાણી ભરી દો, તમે ડોલ લાવો, તમે વસ્તુ લાવો, તમે પથના પાથરો, તો તમારું કામ થાય, તો સેવા કરી કહેવાય. જીવા બાપુ કે મહારાજ આ હું જમાડું છું એ મારી જ સેવા છે ને, એ ક્યાં કોઈ બીજાની છે? તે હું હવે પાણી ને પથરણા ભરી દઉં તો જ સેવા ગણાય? આ જમણ મારા જ બધો મારા તરફથી છે, તો બહુ સમજવા જેવું છે. હૈયા રાખી રાખી લીધા જેવી વાત છે. આપણને એમ જ થાય ને કે મારા તરફથી રસોઈ છે, હું જ સેવા કરું છું, મારી જ સેવા છે ને. બહુ માર્મિક વાત મહારાજે કરી કે બાપુ પ્રભુ હું જ જમાડું છું તો આ સેવા મારી જ છે ને, આ ક્યાં બીજાની છે? પછી હું વાસણ મૂકું તો અહીંથી આ બધું કરું તો જ મારી સેવા ગણાય? શ્રીજી મહારાજે બે ટૂંક જવાબ આપ્યો. દરબાર તમે નારદજીનું નામ સાંભળ્યું? અરે મહારાજ નારદજીને કોણ ન સાંભળ્યું, કોને ન નારદજીનું નામ યાદ હોય એમ ને? નારદજી આખી કથા તમને યાદ હશે. સાધુઓ ચાતુર્માસ રહેવા આવ્યા હતા, હા, અને એ સાધુઓની નારદજીએ સેવા કરી. પતરાવાળા ઉફાડે, પીરસવાનું કામ કરે, એમના વસ્ત્રો ધોઈ દે, એ ખરું? હા એ ખરું. તો નારદજીને બધું આખી દુનિયા ઓળખે છે, પૃથ્વી રહેશે ત્યાં સુધી ઓળખશે. જે યજમાને ચાતુર્માસ રાખ્યા હતા એને કોઈ ઓળખે છે? કેવી સરસ વાત! જે યજમાને ચાર મહિના સુધી સાધુડાને ઘરે રાખ્યા જમાડ્યા એનું નામ કોઈ શાસ્ત્રમાં નથી કે કોણ યજમાન હતો. નારદજી નાખી દુનિયા ઓળખે છે, અને ખુદ અમે પણ નારદ નારદ કરીએ છીએ. સંત સેવા હાથે કરે એ તરી જાય છે. એમ ન માનવું કે રોટલો દઈ દીધો ને ભલાણું દઈ દીધું એટલે પૂરું થઈ ગયું, કરવાનું તો આ છે. કેવી મોટી શ્રમની હાથે શારીરિક સેવાનો કેટલો મહિમા છે, વણવા જેવું છે. એટલે કોઈ પણ જગ્યાએ જાય ને, આપણે કથા પ્રસંગ હોય ને તો લગભગ જમણવાનું જ્યારે થવાનું હોય ને એ સમયની આસપાસ મંડે ઓડિયન્સ ખડકાવા. સત્યનારાયણની કથા તમે બેસાડો ગામડે ઘણા કરતા હોય છે, ડંકા ગણે બહાર બેઠા બેઠા, એક અધ્યાય વંચાયેલ એક ડંકો વળે, એટલે ઝાલાનો ડંકો મારે ને બેઠા બેઠા ચાર થયા, હવે એક રહ્યો હાલો, પછી બધા ગોઠવાઈ જાય. શ્રમ કથા સાંભળવી જે હેતુ માટે હોય તે સાંભળ્યા પછી પ્રસાદ લેવો એ યોગ્ય છે. મફતનું ક્યાંય ન ખાવું, અને સેવા મળે તો ગાંડા થઈને કરવી, ભૂલી જવું, નાનક ન માનવી, અમે આ ન થાય. અરે શું ના થાય! ભગવાન શ્રી કૃષ્ણએ રાજસુ યજ્ઞમાં બધી સેવા વહેંચણી થઈ ગઈ, પછી શ્રી કૃષ્ણ ભગવાન કે બધાને વહેંચણી થઈ છે, ભીમને, અર્જુનને, દુર્યોધનને, યુધિષ્ઠિર મહારાજને, કર્ણને દાન આપવા માટે રાખ્યા છે, બધી સેવાઓ વહેંચાઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ કે મારે પણ આ યજ્ઞમાં સેવા કરવી છે. ભગવાનને હરખ થાય છે, જો મને થાય છે કે હું કંઈક સેવા કરું. અરે પ્રભુ આપ દર્શન આપો. ના, હવે કોઈ પણ બોલશો નહીં અને હું કરીને જ રહીશ. અને વાત એ સાચી, કાળિયા ઠાકર બોલી કરીને જ રહીએ. મારી એક જ સેવા હું લઈ લઉં છું, આ સાધુ સંતો ઋષિઓ જે જમવા પધારે એની એઠી પતરાવળી હું પોતે ઉપાડીશ. ભગવાન શ્રી કૃષ્ણ રાજસુ યજ્ઞમાં એઠા પતરાવાળા ઉપાડ્યા છે. ભગવાન શ્રીજી મહારાજ સ્વામિનારાયણ પ્રભુ લોજમાં પધાર્યા હતા. ગોંદરે છાણ ભેળું કરવા જાય, ક્યાં બ્રહ્માંડોના પતિ અને ક્યાં છાણ ભેળા. આજે કોઈને કયો જ આ જરા બે છાણ પીડ્યું છે એટલે લઈ આવજો, ગંધ બહુ મારે. આવું કામ આપણે ના કરે થાય? છાણ મેળવે બોલો, અને ઓલો સેવક રામ ખાવા અનાજ ના આપ્યું સેવક રામે તો બે મહિના સુધી એના મળ મૂતર જાડા સાફ કર્યા સહજાનંદ સ્વામી. વન વિચરણમાં ટાઈટ પ્રોગ્રામ હતો, જે તારીખે લોજમાં પહોંચવાનું હતું એનામાં ડેસ્ટિનેશન તરીકે તો નક્કી જ હતું, અને એમાં બે મહિના એમણે કાઢ્યા. વચ્ચે કેટલું કાપી નાખ્યું છે ને જવાનું, એટલે સાવ ખાવા ન દે એટલો કૃતજ્ઞ, પોતાના માટે મંગાવે ને પોતે બધું જમી જાય. અને વરણી ભૂખ્યા રહીએ, સહજાનંદ સ્વામી ભૂખ્યા રહીએ, ભિક્ષા મળે તો જમે, પણ એના બગાડી મૂકે મળમૂતર પથારીમાં થઈ જાય, એ બધું ધોવે સાફ કરે. સાજો થઈ ગયો બે મહિને પછી હાયલા માર્ગે મણ એકનું પોટલું એ આની માથે મૂક્યું ઘનશ્યામ મહારાજ માથે, તો એ ઉપાડીને ચાલ્યા અને ઓયલો એકલો હાથમાં માળા લઈને હાલે. પછી શ્રીજી મહારાજે દસમા વચનામૃતમાં કીધું, પછી અમે જાણ્યો કાં તો સાવ નક્ષિક કૃતજ્ઞ છે. પછી એમને ત્યાગ કર્યો. પણ કેવી સેવા, બે મહિના સુધી કોણ કરે, બે ત્રણ દિવસ કરીને પછી હવે બાપુ તમારો હુંભાળ લઈજો, આમ જ કરીએ. હા છે પરિસ્થિતિ આવી ગઈ છે, પણ હવે બે ત્રણ દિવસ કરીને હરખું કરી પથારી કરી પછી કહી હવે જો ગામમાં જઈને ખબર કરી આવે, કાંઈક સાધુ પીડ્યા છે ધ્યાન કરજો. પણ પોતે બે મહિના એટલે કઈ સામાન્ય છે કે આઠ દસ અઠવાડિયું પંદર દિવસ હોય તો ઠીક છે, બે મહિના સુધી અને એ ઝાડા મૂત્ર ધોવાના, ઓહો અને વડતાલના ગરડાના મંદિર થતા હોય આ મહારાજ પોતાના મોળીડા ઉપર પથરાવોને ઈટ ઉપાડી ઉપાડીને પોતે લાવે. એક પથરો ઉપાડીને મહારાજ મંદિર માટે દાદાના દરબારમાં મંદિર થતું હતું ગોપીનાથજી મહારાજ, તો એમાં પથરો માથે ઉપાડીને ગેલાને કાંઠે સંતોને હારે નીકળ્યા. રસ સુરા બાપુ મળી, એ મહારાજ લાવ લાવ તમારે ન હું લઈ લઉં, લાવ લાવ મહારાજ, કે બીજા ઘણા પીડા લેવા હોય લ્યો ને બીજો લ્યો આ ભલે રહ્યો. અને મંદિરના કામ થતા વડતાલના ગરડાના તો વચ્ચે વચ્ચે કોઈ આગો પાછો ગયો હોય તો શ્રીજી મહારાજ પોતે ચૂનાના તગારા આપ્યા છે, લેજો કડિયા ખોટી થાય છે. અને પછી જે કામ સંતો સેવા કરતા હોય એને બથમાં ગાલી ગાલી એટલે કચરાળા ગારાવાળા શરીર હોય ને એ ભેટે, એટલે બધા સંતો ભક્તો કે મહારાજ તમારો વસ્ત્રો પેલા થાય છે. મહારાજ કે આ ગારો નથી, આ ચંદન છે, ચંદન છે, આ ચંદન. સેવામાં પાછો ના પડે એ યુવાન છે, સેવા લે એ યુવાન નથી, પણ બીજાની સેવા કરે એ યુવાન છે. એ જ યુવાનીનું ગૌરવ સમજ્યો છે, બાકી ગર્વિષ્ઠ છે, મારાથી આ ના થાય હાજર હાથ રાખીને ભરે રાખે, મારાથી આ ના એ ગર્વ છે. પણ ઝૂકી જઈને બીજાની સેવા કરે અને પોતાની સેવા બીજા પાસે ન કરાવે તો એ યુવાનીનું ગૌરવ કર્યું. સેવાના ફળ છે ભાઈ, શબરી મૈયા મતંગ ઋષિના આશ્રમને વાળે ચોળે સરોવર સુધી જવાનો રસ્તો સાફ કરે, એમ કરતા કરતા ઋષિને અંત સમય આવ્યો. શબરીને કહ્યું, શબરી હા મારો દેહ પડવાનો સમય આવ્યો, અરે ગુરુ મહારાજ તમે જાઓ તો હું શું થાય, મારા તે આટલી બધી સેવા કરી છે, જા મારા તને આશીર્વાદ છે, તારે રામને ગોતવા જવું નહીં પડે, રામ તને ગોતતો ગોતતો આવશે. અને શબરીને દ્વારે આવ્યા ને સેવા કરી આવ્યા. બધી વસ્તુ પુરુષાર્થી નથી થતી એ યાદ રાખજો. જુનાગઢમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી જેને હરિલીલા કલ્પતરુનો ગ્રંથ રચ્યો છે શ્રીજી મહારાજના જીવન ચરિત્ર વિશે, એમના શિષ્ય શાંતાનંદ બ્રહ્મચારી. હવે અચિંત્યાનંદ બ્રહ્મચારી વ્રત થયા, થમમાં જવાના, આપણે ત્યાં તો એવું બધું છે ને કે સહજાનંદ સ્વામી અગાઉથી બધી જાણ કરે, જય સામે જાણ કરે, ઘણા આવા પ્રસંગો રોકડું છે ને. શ્રીજી મહારાજે પોતે કહ્યું, મહારાજને અંત કાળે જરૂર મારે આવું, વિરુદ્ધ એને બદલે તે સર્વે જનને જણાવું. એ તો કોઈ જાણે સમજે તો ખબર પડે. બ્રહ્મચારીને કીધું અચિંત્યાને બ્રહ્મચારી એમના શિષ્ય શાંતાનંદ, શાંતાનંદ હા એના ટૂંકા નામે કહેતા, શાંત હા સ્વામી હવે મારે ધામમાં જવું છે. રડવા માંડ્યા, પ્રભુ તમે ઘણા દિવસે જમતા નથી, કંઈક જમો ને, જમું હા, રાતનો મોડો ટાઈમ થઈ ગયો, જા તારો આગ્રહ છે ને પૂરણપોળી બનાવી આવ્યો ને કઢી. પૂરણપોળી એમ ના થયો જલ્દી, એ જેને ખબર હોય એમ થાય, તુવેરની દાળ બાફવી પડે, બાફા પછી પછી એને પાછા શીરાની જેમ શેકવી પડે, ઘીમાં લઈને શેકે, એમાં ખાંડ ગોળ નાખો ને નાખે, પછી ઘઉંનો લોટ રોટલીનો બાંધે, એને પાછું લુવો બનાવે, એમાં વણે, એમાં પેલું પાછું પૂરણ ભરે મસાલા નાખેલું એ પાછું ફરીથી વણે, ફરીથી પાછું શેકે અને પછી એને ઘીમાં જબોળે, ત્યારે પૂરણ પોળી થાય. બીજો હોય તો શું કે બરું જમવાની વાત બરાબર, ખીચડી કઢી જમી લ્યો. ભલે સડસડાટ પર જઈને જલ્દી જલ્દી જઈને પૂરણ પોળી, તેથી કુકર નહોતા કે ત્રણ સીટીએ તુવેર દાળ બફાઈ જાય. નહીં, એ સેવાય શીખવી જોઈએ, નહીં તો ચૂલો ફૂંકવામાં જ કલાક કાઢી નાખે, ગુરુ રાહ જોઈ રાખે. સરસ મજાની પૂરણપોળી એ કેટલી જમવાની, એક જ જોઈતી હોય, બે માણ એટલું હોય, એટલું જ બનાવી લાવે. એટલે તો બે માણસનું એક જણા રસોડું હોય, અધમણ લોટ બાંધે. ઘણા એવા બહુ બગાડ કરતા હોય છે, એટલી વાટકી ભાત પતી જતો હોય તો અડધી તપેલી રાંધે, પછી વધી પીડે, બધું ગણતરી કરો. આવું અનાજનો બગાડ પણ કરવામાં ભારત સર્વથી આગળ છો. થાળીની અંદર જો ને ઘણા કે થોડું થોડું બધા મૂકી રાખે. આપણે કે શું કામ મૂકે, અનાજ બગાડ, બધા એક એક ભજ્યું, એક એક બટાટોડું, આ બધું મૂકે કેટલું જાય? તો કે સ્વામી આ છે ને આઉટ ઓફ મેનર કહેવાય, જો બધું ચાટીને ખાઈ જાય તો. એ બધા એમ કે ભૂખાળો છે, બધું ચાટી ગયો. અરે ભાઈ, એવી મેનર બગાડ, ઠીક છે, જે હોય તે બગાડ. અનાજનો ન હોય, અન્ન છે એ બ્રહ્મ છે. પૂરણ પોળીને કઢી થોડી લાવી, સ્વામીને જમાડી, સ્વામી રાજી થયા, બે હાથ માથે મૂક્યા, પણ રડવા માંડ્યા બ્રહ્મચાર્ય. કીધું તમે ગુરુ વ્યા જાઓ, મારે શું? કીધું શાંત, તને શું અફસોસ છે? સામે હું કઈ ભણ્યો નથી, મને બીજું કઈ આવડતું નથી, તમે વ્યા જાઓ, હું નોંધારો થઈ જાઉં, મારે કેવી રીતે કરવું? અને બ્રહ્મચારી આ સેવાનો રાજીપો છે, બે હાથ માથે મૂકીને કે શાંત, જા વગર ભણે તને વિદ્વાનો સાંભળશે, જા વિદ્વાનો તને સાંભળશે. કમળ ખીલી ગયું, બોલો હવે ભણ્યાથી થાય? કોઈ પણ મોટો ઉત્સવ હોય, આચાર્ય મહારાજ હોય એમ કે શાસ્ત્રીઓ વિદ્વાનો કે તમે રેવા દો, શાંતાનંદ બ્રહ્મચારી બેસાડો, અને ગંગાનો પ્રવાહ વહેતો હોય એમ શાંતાનંદ બ્રહ્મચારી વાતો કરે, વિદ્વાનો સાંભળી રાખે. વાહ, કૃપાથી થાય અને સેવા લાવે. આરુણી ઉપમિને તમે ઉપનિષદ કાળના દ્રષ્ટાંત જુઓ, શબરીના જુઓ, બધા તમે અનેક દ્રષ્ટા, જુનાગઢમાં પેલા બાઉદીનભાઈ તમે જુઓ, કેવી મોટી વાત છે, સેવાથી થાય છે. અનેક એવા પ્રસંગો છે કે જે સેવાથી થાય છે. એટલે યુવાન શ્રમ કરે, યુવાનીનો ગૌરવ રાખે, પરિસ્થિતિમાં ભાંગે નહીં, ભગવાનને પોતામાં વિશ્વાસ રાખે, પોતાના માટે શ્રમથી જીવન વ્યતીત કરે, બીજાને સેવાભાવથી સેવા કરે, નાની મોટી સેવા ગમે તે મળે પરમ આદરથી કરે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળના, એને એક જગ્યાએ પ્રવચન આપવાનું હતું. હોલ ઉપર ગયા તો લઘુ આયોજકોના અંતે બધા હતા ને, બધા ઊભા હતા વિલે મોટે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેને રામકૃષ્ણ પરમહંસ મળવા ગયા એવા સાત્વિક વ્યક્તિ, એટલે એમણે કીધું કેમ બધા ઊભા છો? તો કે સફાઈ કરવાવાળા કોઈ હજી આવ્યા નથી, એટલે આ બધો કચરો પીડ્યો છે, એ સાફ થાય પછી જ એના બધું ગોઠવાય. વિદ્યાસાગર કે એમાં શું, હું કરું? જેને પ્રવચન કરવાનું છે એ સાવરણી લઈને મંડી પડે, હવે પછી ઓલાય તો મંડવું જ પડે. ઘણી વાર હોલ સાફ થઈ ગયો, ઓલે આવે ના આવે તે બધું ગોઠવાઈ ગયું, પ્રવચન ચાલુ થઈ ગયું. આ નાની મોટી ગમે તે સેવા મળે કરવા માટે જે તત્પર એ યુવા, અને જ્યારે કોઈની સેવા લેવા માંડે ત્યારે સમજવું, એ ઘરડો, ઘરડાની સેવા જ કરવી પડે, બીજું શું, એને તો દેવની જેમ પૂજવાનો. એટલે યુવાન શ્રમથી ભરેલો, ગૌરવ એ છે. અને શ્રદ્ધા સેવા એ જે જીવનમાં આપે છે એવું કોઈ આપી શકતું નથી, દરેક શાસ્ત્રો દરેક ગ્રંથો એ જ કહે છે. એટલે યુવાન એ છે કે જે ભગવત શ્રદ્ધા ધરાવે, પરિસ્થિતિ તો વિપરીત આવે એમાં ભાંગે નહીં, અને સતત પુરુષાર્થશીલ રહે. પુરુષાર્થ પણ સર્જનાત્મક કરે, અને આજનો યુવાન છે એ આમ જો નવરો ક્યાં છે, ગમે તે જો પ્રવૃત્તિશીલ જ છે ને, પણ ન કરવાની પ્રવૃત્તિઓ કરીએ શ્રમ નથી. વળી કે અમે બહુ સ્વિમિંગ બહુ કરીએ છીએ, આખો ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમીએ છીએ, એક એટલો શ્રમ નથી. જરૂર પૂરતું જરૂર કરાય, પણ આખો દી ધોકોને ધડકી લઈને મંડી ના પડાય. જેનાથી પોતાનો, સમાજનો, કુટુંબનો ઉત્કર્ષ થાય એવો સતત શ્રમ અને ભગવદ્ નિષ્ઠા અને મોટા પુરુષની કૃપા જ્યારે જીવનમાં ભળે છે ત્યારે દરેકનું જીવન છે એ ચરમ સીમાએ પહોંચીને પરમાત્માની પાસે પહોંચી જાય છે. એવો સરસ યોગ આપણને મળ્યો છે, આવો સત્સંગ મળ્યો છે. પોતાનો મહિમા સમજવાનો, ભગવાનનો મહિમા સમજવાનો, સત્સંગનો મહિમા સમજવાનો, સેવાનો મહિમા સમજવાનો, અને જીવનને ધન્ય કરે તો એ યુવાન છે અને તો જ એને ગૌરવ કર્યું છે. બાકીની વાત પછી. સહજાનંદ સ્વામી મહારાજ.